આ જે ચેતના થયેલી છે ને તે આત્માની સહી થી થયેલી છે. આત્માની સહી ચેતના હોય નઈ, એટલે એના સંસ્કાર છે. આત્મા કઈ આડે ના કરે, કુદરત ને હેલ્પ જ કરે. કારણ કે આ કુદરત છે, કુદરત એક જ છે સર્વ સામાન્ય. તો આત્મા ની નહી હરી છે, બંધન છે. આમ ને આમ એ બગડી કુદરત તો હેલ્પિંગ છે. જેની વાત બહુ ડખો નહીં કર્યો હોય તો પાછી રૂપિયા આવે છે. આમ પોતે કહેતો હોય કે રાત્રે વહેલા જે ઉલે ઉઠે વહેલા એવું બધું બોલે ખરો. કોઈક 9 વાગે ગણતી થયું અત્યારે સુધી જઈશું કે છે એ ડખો કર્યો. સમજે બધી વાતો કરી બધી, પણ એ અહંકાર પેલો પેલા દેખાડવા માટે છોકરા વિરોધાભાસ વર્તન ના હોય. અહંકાર નો ડખો છે, અહંકાર જ બધું. અહંકાર લીધે આ ઉભું રહ્યું છે. અહંકાર ના ઉપર બીજું ક્રોધ માન માયા લોકો અહંકાર ના અધીન છે. અહંકાર ના હોય કોઈ નથી, અહંકાર ના હોય. કારણ કે આનો આધાર અહંકાર છે. અને અહંકાર પણ એ આધારી વસ્તુ છે. રૂટ કોઝ એનો અજ્ઞાનતા છે. શું છે? હા, પણ અજ્ઞાનતા તો જણાય છે જ આખી દુનિયા પ્રસરેલી. પણ એનો આધાર શું થાય? કે અહંકાર. જગત નો આધાર કોણ થાય? કે અહંકાર. અહંકાર કાઢી લેત ક્રોધમાન માયા લોકો શું કરનાર નથી. બધા મરદાલ થઈ ગયા. આપડે બધા અહંકાર કાઢી લીધેલા લોકો બધા ક્રોધમાન માયા લોકો શું કરે નઈ. વધારે થઈ ગયા ને આધાર વગર નથી પડી જાય. પછી અહંકાર ના હું છું બધા ક્રોધ માયા લોકો પડે નઈ. કોઈ ઉપર ને ઉપર જ. અને હું કેનાર પડ્યો તો એ બધું રાજા પડ્યો. આખું હાર્યું લશ્કર. હાર્યું હોય કે ના હાર્યું હોય તો એ રાજા પડ્યો માટે આવી. એટલું જગત નહીં, લક્ષ્મણ આવે નઈ ને. આ વસ્તુ લક્ષ્મણ કેવી રીતે આવે છે? આ શું બનેલું છે? તો જ્ઞાની એકલા જ જાણે. જયારે પૂછો ત્યારે જ્ઞાની એકલા જ જાણે. વિગતવાર રોડ નું આખું ડ્રોઈંગ કરેલું. આમ રહીને આમ રહીને આ ડુંગરે ચડતા ચડતા ઘોડ ચડતા ચડતા ચડતા ચડતા ચડતા ચડતા કોઈ અવતાર માં કલાક લાવો નિરાંત વિરાંત પછી લાવો. કારણ કે આડ ફેર રસ્તે દખલ કરીને બીજા રસ્તે ચલાવી દે. દખલાવાણ વાળા રસ્તા છે. આ જેટલા રસ્તા છે ને બધા આત્મા પ્રાપ્ત કરવાનું. એ કૃપાલ જે નો માર્ગ એકલો જ આત્મા પ્રાપ્ત કરવાનો છે. તે દખલામણ નથી. શું કહ્યું? બીજા બધા દખલામણ કરી છે. કૃપાલ જે નો માર્ગ સિદ્ધ થાય, પ્રગટ પુરુષ વગર સિદ્ધ થાય એવો નથી. પ્રગટ પુરુષ જોઈએ. તેથી કૃપા દેવ કહ્યું બીજું કઈ શોધ માં. એનો જે માર્ગ છે પ્રગટ પુરુષ વગર કામ નો નથી. એટલો એટલે મનમાં એવી આશા નહીં રાખી કે આપડે મોક્ષ ના માટે થઈ ગયું. ભૂમિકા સોનાની જડી બંધાયા કરે. કેવી સોનાની જડી બંધાયા કરે? શું બંધાયા કરે? હા, મોટા સંત જેવા દેખાતા હોય ટપાલ જેના પુસ્તક વાંચી વાંચી ને, પણ જયારે હરી કરો ત્યારે ખબર પડે કે ઓહો આ તો સંત છે, કે આ પેલા પાયલો છે પેલા નો નડાઈ નો. એટલે હરી કરો ત્યારે ખબર પડે. હરી કરો ત્યારે ખબર પડે ના ખબર પડે જોખમદારી બધી રહી ગયા. મારી મોડે શાસ્ત્ર મારે મળે છે ને, તમે શું મારી જોડે વાત કરો છો? મારે મળે કરતા એક શબ્દ મળે છે એટલે હું મોડે કરવા નથી કર્યું. આત્મા જો તમે જડે તો સાચી વાત, ના જડે તો આ મોડે કરવાથી કશો ફાયદો નથી. એ તો આ રેકર ને સારું મોડે ચડી જાય છે, એક પૂરો એક પૂરો મોડે ચડી તારે કરતો રેકર હોશિયાર. એવું નથી કૃપાલદેવ કહેવા માંગે છે કે બીજું કઈ શોધ માં એક સત્પુર ને કરી ચેતનામાં પરમાત્મા થઈ જાય. એટલું સમજે કે આ સંગીત ચેતના જ આનું રૂટકોટ છે. અહંકાર આ સંગીત ચેતના છે એનો જે અહંકાર એટલે આ હું છું મનાયું છે. અહંકાર એટલે શું? હા હું છું એ જ મનાયું છે. એ જ બાજુ એ મૂકી જાય કશું થઈ રહ્યું ભલા થઈ ગયું. એ કયા ધર્મ માં બાજુ મુકાવડા કોઈ જગ્યાએ? હા બધા વ્રત નિયમ બધા પણ પેટ ઉપર પંપાય પંપાય કરશે એટલે હું આ પેટ ના આવું એટલે દેતા ના મૂકી. કબીરે કહ્યું ક્યાં પડો એ પોઠી ભાઈ ઉભું પણ ચૂપા આવે ને ત્યારે ખબર પડે કે ઓહો મારું હતું કે પરભાર્યું હતું. શું કાવે કરી ચૂપ પણ આવે. હા લોકો જે કે છે હા સંગીત ચેતના નામ જ આપડે પાડી. કોઈ કહેશે ભાઈ અમારે વિધિ કરતો હોય ના વિધિ કરવાનું પણ થયું અને ભડક્યો એટલે હું સમજી જવું કે આની સંગીત ચેતના ભડકી છે. એ તો આત્મા જ છે, એ તો ભડકે જ નહીં ને. પણ સંગીત ચેતના એનું જરૂર છે શું થાય પણ બાયણું ખકડ્યું છે એમ. કારણ કે જે અવાજ એને સાંભળ્યો નથી ને એ પહેલી વખત સાંભળે તારે ભડકે, પછી બે ત્રણ વખત થયા એટલે એને બાપ થી એના ભડકે. આ કૂતરા બલાડે ને એવું જે નથી સાંભળ્યું ત્યાં ભડકે, નહીં તો બંદૂક ફટાકા ભોડ ભડકે ને તને ખાય જ નહીં ને આગળ વાંધે ને બરોબર. પછી પારેવાની વાત જુદી, પછી પારેવા તો હંમેશા આમ તો અવાજ થાય તો ઉડી ગયું. ગાયન ગાય તો આપડા ગબુતા ઓલા હોય છે ઓલા ઓલા જોયેલા બની છે બધું અમે જોઈએ જાતે જોયેલું છે બધું આ તાવ ભાવ બધું એ જ કર્મ છે આ કર્મ કઈ ધોકી નથી આવતો નો કાળ પાકે છે સંભાળવાની કાળ કે ના કરે મોક્ષ જાય તેરા તેરા ના કરવા રે તેરી કહી તો એની જોડે ઝઘડો થાય મેરી કહી મેરી સાથે ઝઘડા થાય જો તેરી મેરી કોની હાથે કરી તેરા કયા તો પછી મારી તારી મારી થઈ ગઈ ને જો તેરા કયા ની મારી ગઈ ને ઉડી ગઈ મારી તારી તુહી બસ હું બધું આ તો તુહી એટલે માં તુહી તોફને ભાઈ ચડાવો તો તે તો અનંત તુહી તુહી કરાર કરો છો ને જે આવ્યો તે તું હી તું એટલે કોને તું હિ કહો એ તું એ એ જુદો તું જુદો તેમ તને શું શું કરવા રહ્યો હું હિ હમ ભાઈ તે કઈ હું છું બધે તમે એવું દેખાય છે હું છું બધે તમને એવું દેખાય છે કે તું છું એવું દેખાય હું છું એવું દેખાય છે કે તું છું હું હું હું શુદ્ધાત્મા બધે શુદ્ધાત્મા હું છું હિન્દુસ્તાન માં અનંત અવતાર થી તું એટલે તું તું બહાર ચડાવું છે એ તું હું તું એ તો કાયમ થી ચાલુ જ છે ને એમ નવું શું શોધી લાવ્યો સાહેબ હું હિમાલય જઈને મહારાજ પહોંચી એટલે મસ્ત ચડાવો તો બહાર મહારાજ ને મહારાજ ના બાપ નહીં તું તું શીખવાડે કઈ નથી તું તું બસ હું અને હું છું એટલે કોઈ દખલ કરવાની હોય રહી કોઈ દખલ કરવાની ખરે તું નથી આ શું શું છે શું છે હા કેટલાય વખત તમે શીખવાડી હું ભી તુહી નહીં તું તો અનંત થી તુહી તુહી એથી ગાગા કરે છે એ માર્ગ એવો જ કરે જય અનંત અવતાર ચક્કર માર માર કર્યો પોતે જાણતો હોય કે આડો પણ થયો છે તોય પણ છોડે નઈ જાણતો હોય કે આડો થયો છે દાડો હોય તો દિશા ના ખબર પડે સૂર્યનારાયણ હોય તો દિશા ખબર પડે કારણ સૂર્યનારાયણ તો 22મી માર્ચે આ બાજુ ઉગે છે પુષ્ટ પૂર્વમાં તો થોડે ને નહીં તો કઈ બાજુ જતો રહે છે ઉત્તરમાં જતો રહે કે દક્ષિણમાં જતો રહે દક્ષિણાયણ થાય ત્યારે દક્ષિણમાં જતો રહે ઉત્તરાયણ થાય તો ઉત્તરમાં જતો રહે તરફ જોડે નહીં અને રાસ્તા તો બિલકુલ ખબર ના પડે ક્યાં ગયા સ્ટીમર ચાલે છે સિમર તો જપાટામાં ચાલતી જ હોય મથરા બથરા બધું રાત્રે ચાલ્યા જ કરવાનું દરિયામાં તો ઊભું રખાય નહીં કોઈ દાડો પછી ઊભું રખાય ને ખેંચે જાય બીજી જગ્યાએ ખેંચે જાય એને એનું વ્યાન કરવું પાછું એટલે ધ્રુવનો તારો ત્યાં નક્કી કરી રહ્યો આ ધ્રુવનો તારો તો એને જોઈ અને પૂર્વમાં જવું હોય તો નક્કી કરે ધ્રુવનો તારો ઉત્તરમાં છે ઉત્તર એકલી નક્કી થઈને બધી દશાઓ નક્કી થાય અને દક્ષિણમાં જવું હોય તો પાંચ જોતો જ જાય ધ્રુવ નો તારો હમ છે અને ઉત્તરમાં જવું હોય તો હમ ધ્રુવ નો તારો દેખાતા એ સાઈડમાં જાય દક્ષિણ પૂર્વ એ બધું સમજી જાય એના પરથી એવું આ લખ્યું છે કે દાદા ધ્રુવ તારક છે તો પેલો ધ્રુવ ના તારો જોયા પછી મનમાં વિચાર કરતો હોય છે કે સારું માખું ચૂકું છે તો એ શું કરીશ કે ના કરે બુદ્ધિ હોય એટલે બુદ્ધિ થી વિચાર તો કરે, ચાલુ વાંકું છું આ ધ્રુવ નો તારો તો છે પણ વાંકું છું અત્યારે શું કરીશ. કવિ કે છે ધ્રુવ ના તારક દાદા છે, પછી હવે શું કહે તમે સંતાઓ રાખો કે આપણું દિશા આ દિશામાં જવાનું છે, અમે જોઈને ચાલુ એમના કયા પ્રમાણે પછી પહોંચગઢ જ નહીં ને સારું લખ્યું નહીં પણ કદર કરનારા જ નથી અત્યારે, નહીં સમજનારા જ નથી, સમજતા જ નથી, કશું સમજતા જ નથી, પછી કદર કરે ને સમજ્યા વગર શું કરે ધારણ કરી શકે નહી પણ એ બક્ષિસ છે, શું છે બક્ષિસ કુદરત તમને ગમે વડોદરા નું સસ્તા કવિ જે લખે છે પૂરેપૂરું જો સમજ્યા વગર તો લખી નહીં શકતા હોય ને, એટલી કરુણા થી લખે જેવું કઈ નઈ, પૂરેપૂરી સમજ તો હશે ને, સમજી લખાય નઈ સમજ માં જાય તો પદ્ય હે સમજવા જો જાય તો પદ્ય કુદે હે નહીં યાદ કરે અને ન જાય કરે તે પાછું એવું છે પવિત્ર જગ્યા નીકળે છે એવું નહીં, પાછું મંદિર માં નીકળ્યું નીકળે પછી કાગળી બાર ખોય લખી લે પાછું એમ કર્યું હા જરૂર થાય તમે કહો રમજી લખાતા તો એ કોઈ પદ ના આવે પણ કઈ રૂમ અમને કઈ મળી મહાત્મા સમજે છે કે આપડે આ જ છે નીકળી જાય ઉલટી જોતાની બધી જ વસ્તુ ક્યારે માં જાણવા માટે છે વિચાર વિચાર એટલે એનો પ્રોસેસ કુંડલી ની જાગૃત થઈ હોય તો આવું અસર થાય એમ પૂછે છે. ચિંતા કરવા જેવા માણસ આપણે માયા કે ના આવડે છે તબિયત આમ છે જરા દો માયા કે ખરી તમે તો બઉ ચોક્કસ આમ કે તેમ કે બહુ મત કરે પછી આની કહે સારું છે કેવું જ્ઞાન વધવા અને મરે છે ને એ જેનો ઉપાય બરાબર મળી રહેશે ત્યાં આનંદ એવો થઈ છે ખરેખર બધી જતા લોકો છે ને તમારું હોય તમારા ભરતા તમારું છે તમારું તમારું છે મારું મારું છે કઈ દખલ નથી દખલ નથી એની ગેરંટી આપી દખલ તમારી દખલ ના પરિણામ છે શું છે તમે જે દખલ કરી તેની પરિણામ છે પરિણામ તો આપડે મહેતા સાહેબ હરી કરી રહ્યો પછી મહેતા સાહેબ પરિણામ આવે જ ના આવે દખલ નું પરિણામ છે આપણી બીજી કોઈ દખલ કરનાર છે નહીં આ દુનિયા કોઈ ઉપરી છે જ નહીં ત્યાં ઉપરી જ નથી ત્યાં ઉપરી આપડી ભૂલો લોકોએ દખલ કરી ઉભું થઈ ગયું મારી દખલ કરી મારે કશું અડતું નથી અડતું નથી કરી દે જાય તો ડાક્ટર મનમાં એમ થાય શું કરીશ પણ ભણવાનું એવું નહીં થતું હું તો ડાક્ટર ને કહી દઉં છું કે મને કશું થયું થયેલું હોય છે દેખાય છે ખરું પણ મને નથી થયું છે આપણે આને થયું તે પણ તે પાછું આને ખરેખર નથી થયું એવું કહેવા માટે કઈ થયું છે જાણું છું કે આ કારણ થી આ થયું તે માટે એ કારણ બંધ છે બાકી તમે જે કહેવા માંગો છો એવું નથી કલાક દોઢ બેઠા ત્રણ રૂપિયા એટલે પછી કદાચ આવો દાદા નહીં જોયું કે તમે આ થઈ તે નથી વાળા નહીં જોયું અમે તો આવું આખો દાડો ત્યાં બધા સત્સંગો બોલ બોલ કરવાનું થાય ને એટલે અમને તો કશું થયું હોય તો ઉડી જાય બિચારા અમદાવાદ એટલી બધી નરમી હતી કે આમ તો હું પિસ્તાળું પણ ચાર થઈ ગયો તો એ રીતે ચાર કલાક બોલ્યો ત્યાં સુધી ગુરુભાઈ બધા મહાત્મા આવે કે દાદા ને કશું જ થયું નહીં અને ઉપર ચડે ખવાય નહી એટલે આટલું જ ખવાય ખવાય નહીં પછી એના દોસ્તી આપણે કાઢી તારું શરીર બહુ સારું પણ ના લાગે વિસ્મેસ છે દશા જોઈ લો અને અહીંયા એક જણ બોલતો હતો અર્થું મેં તો એવું સાંભળ્યું હતું દાદા કે દાદા એની તબિયત ધર્મ થઈ ગઈ ને એટલે જાત્રા નું બંધ થઈ ગયું છે કોઈ આપડે નાય કેમ થઈ જાય એનો ઈરાદો ખરાબ નહીં થતો આવું કેનાર એને એવું લાગ્યું એવું બોલે એવું દેખાય સ્વભાવ થી સંકલ્પ વિકલ્પ કરવાનો વિકલ્પ કરવાનો સ્વભાવ થી જીવ નો કરી એટલે ભાઈ હિસાબ માં કેટલા વાક્યો નાખ્યા દેવા રાત્રે ખોરના મુશ્કેલી ના પડે શું કાઠિયાવાડી હતા કે કચ્છી હતા કે શું હતા એ કઈ કોલદાર મુશ્કેલ ના પડે ખબર પડે ને અને કાઠિયાર માં કઈ સોરઠી એકલા એકલા હોય હલારી હોય પાછા હલારી ખરાક નઈ એમ તમે કે સોરઠી હલારી હલારી એવું પાછા બધા ભાઈ આ કઈ તરતર ના પટેલ વગેરે આવું કઈ પાછા ના હોય અમારી ગામ થી ભાષા તો સમજી જાય ને કે કઈ ગ્રામીક ભાષા છે ગામ થી ભાષા આપણી પેલા એને રાધેશ્યામ સરસ લખ્યું રાધેશ્યામ લખ્યું છે બહુ સરસ લખ્યું શું દાદા ની ભાષા નથી અમે ના હોય ને તો પેલું બૂમ પાડે કેમ ક્યાં ગયા છે ચાલો હરો ગયા છે તમારા હિતમાં તમે જાગતા જ નથી. હિતમાં જાગે તેને જાગ્રત કહેવાય. ચલો આપતો એટલી મહેનત કરો તો કહે ઊંઘો એવું દસ મળ્યો દસ મળ્યો અને આપડે જો કહીએ છીએ નાય ના કહેવાય ને આપડે દહી વાળા ખાધા હતા કે હા મરચું નાખી ને બરોબર મરચું નાખી શકે મરચું નાખી આપણું જ્ઞાન બધા બધા કે ના એમાં વધુ શું છે બધા એવું કે કોઈ વાંધો ના ઉઠાય કેમ દેવાના ખાતા એવું મને ના તેને તો તમે જરાક ખાધું કે બીજા શિષ્યો આપણા બધા ખેડવા ખાતા કયા આ મોટો ગુણ કે નહીં હાથને હાથને બધે નવ વાગે સંડા ગયા ત્યારે અને આ તો સંડા તારે કેટલા ખર્ચો અહીં કઈ ભાન આત્મા થઈ ગયો ભૂતગલ થઈ ગયો કેસ ને જાણે એ આત્મા અને કેસ ભોગવે એ ભૂતગલ એટલે જાણવાનું થયું આપણે ખબર તો પડે ને આ મીઠું ઓછું હતું તે ખબર પડે વધારે હતું તે ખબર પડે સરસ હતું તે ખબર પડે બરોબર બાર અગિયાર ઇઠ્યોતેર રસીભાઈ નાનચાણી ત્યાં અંધેરે ગુજરાત માર્ગમાં અગિયાર ઇઠ્યોતેર નારંગી સામગ્રી વાડી નટંગા સવારે દુઃખ સ્પષ્ટ નથી અક્રમ એ વસ્તુ બહુ જ ઊંચી છે, સમજાયેલી પણ નથી. સામાન્ય ભાષામાં કે જાડી ભાષામાં કહીએ તો કે દાદા લિફ્ટ માં બેસાડીને આપણને સીધો મોક્ષ લઈ જાય છે. હવે આ જાડી ભાષાનું વાક્ય છે, છતાં એને જો સમજતા જઈએ તો ઓહો એટલી બધી એની સૂક્ષ્મ ભેદો ઉત્પન્ન થાય છે એમાંથી. આ લિફ્ટ એટલે કેવા પ્રકારની લિફ્ટ છે? એ લિફ્ટ જેવી તેવી લિફ્ટ નથી. જે ક્રમિકમાં અપત્યે અપત્યે ચડતા ચડતા જતા હતા તે એક કલાકમાં ચિત્ર આત્મનિર્ભર તરફ લઈ જાય છે. ક્રમિક અને અક્રમ, ક્રમિકમાં પોતે બહારના ભાગને શુદ્ધ કરતો કરતો કરતો કરતો અંદર જાય અને સંપૂર્ણ શુદ્ધ થાય. એટલે કે ક્રોધ માન માયા લોભ આ બધાના પરમાણુઓ સંપૂર્ણ શુદ્ધ થઈ જાય, સંપૂર્ણ ખલાસ થઈ જાય, ત્યારે એ છે તો શુદ્ધ આત્માના અનુભવમાં જાય છે. એટલે કે બારમા વૃત્ત સ્થાને થઈ જાય છે. આ ક્રમિકની રીત છે. ક્રોધ માન માયા લોભ પછી છેવટે અહંકાર ભાગ રહે છે જે વિચાર સ્વરૂપે છે. રમ જ્ઞાન જાને મન